કૃપાનિધાન સર્વજ્ઞ પ્રભુએ તેમને ઓળખીને તેમનો ઘણો જ આદર કર્યો. આનો ભેદ કોઈએ કંઈ પણ ન જાણ્યો. વેદ ગુણગાન કરવા લાગ્યા. હે સગુણ અને નિર્ગુણ રૂપ, હે અનુપમ રૂપ લાવણ્યશીલ, હે રાજાઓના શિરોમણી, આપનો જય હો. આપે રાવણ આદિ પ્રચંડ, પ્રબળ અને દુષ્ટ નિશાચરોને પોતાની ભુજાઓના બળે મારી નાખ્યા. આપે મનુષ્ય અવતાર લઈને સંસારના ભારને નષ્ટ કરીને અત્યંત કઠોર દુઃખોને ભસ્મ કરી નાખ્યા. હે દયાળુ, હે શરણાગતની રક્ષા કરનારા પ્રભો, આપનો જય હો. સીતાજી સહિત શક્તિમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે હરે, આપની દુસ્તર માયાને વશીભૂત થવાને કારણે દેવતા, રાક્ષસ, નાગ, મનુષ્ય અને ચર અચર સર્વે કાળ, કર્મ અને ગુણોથી ભરેલા દિવસ રાત અનંત ભવના માર્ગમાં ભટકી રહ્યા છે. હે નાથ, એમનામાંથી જેમને આપે કૃપા કરીને જોઈ લીધા તે માયાજનિત ત્રણે પ્રકારના દુઃખોથી છુટકારો પામી ગયા. હે જન્મ મરણના શ્રમને કાપવામાં કુશળ શ્રી રામજી, અમારી રક્ષા કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. જેમણે મિથ્યા જ્ઞાનના અભિમાનમાં વિશેષ રૂપે ચકચૂર થઈને જન્મ મૃત્યુના ભયને હરનારી આપની ભક્તિનો આદર નથી કર્યો. હે હરિ, તેમને દેવ દુર્લભ પદને પામ્યા છતાંય તે પદથી નીચે પડતા જોઈએ છીએ. પરંતુ જે સર્વે આશાઓને છોડીને આપ પર વિશ્વાસ મૂકીને આપના દાસ બની રહે છે તે કેવળ આપનું નામ જ જપીને પરિશ્રમ વિનાય ભવસાગરને તરી જાય છે. હે નાથ, એવા આપનું અમો સ્મરણ કરીએ છીએ. જે ચરણ શિવજી અને બ્રહ્માજી દ્વારા પૂજ્ય છે તથા જે ચરણોની કલ્યાણમયી રજનો સ્પર્શ પામીને શિલા બનેલા ગૌતમ ઋષિના પત્ની અહલ્યા તરી ગયા, જેમના ચરણોના નખથી મુનિઓ દ્વારા વંદિત ત્રૈલોક્યને પવિત્ર કરનારા દેવનદી ગંગાજી નીકળ્યા અને ધ્વજા, વજ્ર, અંકુશ અને કમળ આ ચિહ્નોથી યુક્ત જે ચરણોમાં વનમાં ફરતી વખતે કાંટા ભૂકાવાથી આંટણ પડી ગયા છે. હે મુકુંદ, હે રામ, હે રમાપતિ, અમે આપના એ જ બંને ચરણ કમળોને નિત્ય ભજતા રહીએ છીએ. વેદ શાસ્ત્રોએ કહ્યું છે કે જેનું મૂળ અવ્યક્ત છે, જે પ્રવાહ રૂપે અનાદિ છે, જેને ચાર ત્વચાઓ, છ ધડ, 25 શાખાઓ અને અનેક પાંદડા અને ઘણા જ ફૂલો છે, જેમાં કડવા અને મીઠા બંને પ્રકારના ફળ લાગે છે, જેની પર એક જ વેલ છે, જે એના જ આશ્રય રહે છે, જેમાં નિત્ય નવા તાજા પાંદડા અને ફૂલ ફૂટતા રહે છે, એવા સંસાર વૃક્ષ સ્વરૂપ આપને અમે નમસ્કાર કરીએ છીએ. બ્રહ્મ અજન્મા છે, અદ્વૈત છે, કેવળ અનુભવથી જ ઓળખી શકાય છે અને મનથી પર છે. જેઓ આ પ્રમાણે કહીને તે બ્રહ્મનું ધ્યાન કરે છે તે આવું કહ્યા કરે અને જાણ્યા કરે. પરંતુ હે નાથ, અમે તો નિત્ય આપનો સગુણ યશ જ ગાઈએ છીએ. હે કરુણાના ધામ પ્રભો, હે સદગુણોની ખાણ, હે દેવ, અમે આ વર માગીએ છીએ કે મન, વચન અને કર્મથી વિકારોનો ત્યાગ કરીને આપના ચરણોમાં જ પ્રેમ કરીએ. વેદોએ સૌના દેખતા જ આ શ્રેષ્ઠ વિનંતી કરી. પછી તે અંતર્ધાન થઈ ગયા અને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. કાક ભૂષુંડજી કહે છે, હે ગરુડજી, સાંભળો. પછી શિવજી ત્યાં આવ્યા, જ્યાં શ્રી રઘુવીર હતા, અને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. તેમનું શરીર પુલકાવલીથી પૂર્ણ થઈ ગયું. હે રામ, હે રમારમણ, હે લક્ષ્મીકાંત, હે જન્મ મરણના સંતાપનો નાશ કરનારા, આપનો જય હો. આવાગમનના ભયથી વ્યાકુળ આ સેવકની રક્ષા કરો. હે અવધપતિ, હે દેવતાઓના સ્વામી, હે રમાપતિ, હે વિભો, હું શરણાગત એટલું જ માંગુ છું કે હે પ્રભો, મારી રક્ષા કરો. હે 10 માથા અને 20 ભુજાઓવાળા રાવણનો વિનાશ કરીને પૃથ્વીના સર્વે મહાન રોગોને દૂર કરનારા શ્રી રામજી, રાક્ષસ સમૂહ રૂપી જે પતંગિયા હતા તે સર્વે આપના બાણ રૂપી અગ્નિના પ્રચંડ તેજથી ભસ્મ થઈ ગયા. આપ પૃથ્વી મંડળના અત્યંત સુંદર આભૂષણ છો. આપ શ્રેષ્ઠ બાણ, ધનુષ અને ભાથો ધારણ કરેલા છો. મહાન મદ, મોહ અને મમતારૂપી રાત્રિના અંધકાર સમૂહને નાશ કરવા માટે આપ સૂર્યના તેજોમય કિરણ સમૂહ છો. કામદેવ રૂપી ભીલે મનુષ્ય રૂપી હરણોના હૃદયમાં કુભોગ રૂપી બાણ મારીને તેમને પાડી દીધા છે. હે નાથ, હે પાપ તાપનું હરણ કરનારા હરે, તેને મારીને વિષયરૂપી વનમાં ભૂલા પડેલા આ પામર અનાથ જીવોની રક્ષા કરો. લોકો ઘણા જ રોગો અને વિયોગોથી માર ખાધેલા છે. તે સર્વ આપના ચરણોના નિરાદરનું ફળ છે. જે મનુષ્ય આપના ચરણ કમળોમાં પ્રેમ નથી કરતા તે અગાધ ભવસાગરમાં પડ્યા છે. જેને આપના ચરણ કમળોમાં પ્રીતિ નથી તે નિત્ય અત્યંત દીન, મલિન અને દુઃખી રહે છે. અને જેને આપની લીલા કથાનો આધાર છે તેમને સંત અને ભગવાન સદાય પ્રિય લાગવા માંડે છે. તેમને ન રાગ છે, ન લોભ, માન નથી અને મત પણ નથી. તેમને સંપત્તિ અને વિપત્તિ સમાન છે. આથી જ મુનિ લોકો યોગનો ભરોસો સદાને માટે ત્યજી દે છે અને પ્રસન્નતાની સાથે આપના સેવક બની જાય છે. તેઓ પ્રેમપૂર્વક નિયમ લઈને નિરંતર શુદ્ધ હૃદયથી આપના ચરણ કમળોની સેવા કરતા રહે છે અને નિરાદર અને આદરને સમાન જાણીને તે સર્વે સંત સુખી થઈને પૃથ્વી પર વિચરે છે. હે મુનિઓના મનરૂપી કમળના ભ્રમર, હે મહારણધીર, હે અજય શ્રી રઘુવીર, હું આપને ભજું છું, આપની શરણ ગ્રહણ કરું છું. હે હરિ, આપનું નામ જપું છું અને આપને નમસ્કાર કરું છું. આપ જન્મ મરણરૂપી રોગનું મહાન ઔષધ અને અભિમાનના શત્રુ છો. આપ ગુણ, શીલ અને કૃપાના પરમ સ્થાન છો. આપ લક્ષ્મીપતિ છો, હું આપને નિરંતર પ્રણામ કરું છું. હે રઘુનંદન, આપ જન્મ મરણ, સુખ દુઃખ, રાગ દ્વેષાદી દ્વંદ્વ સમૂહોનો નાશ કરો. હે પૃથ્વીનું પાલન કરનારા રાજન, આ દીનજન સામે પણ દ્રષ્ટિ કરો. હું આપથી વારંવાર એ જ વરદાન માંગુ છું કે મને આપના ચરણ કમળોની અચળ ભક્તિ અને આપના ભક્તોનો સત્સંગ સદાય પ્રાપ્ત થાય. હે લક્ષ્મીપતિ, હર્ષિત થઈને મને આજ આપો. શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરીને ઉમાપતિ મહાદેવજી હરખાઈને કૈલાશમાં ચાલ્યા ગયા. પછી પ્રભુએ વાનરોને સર્વે પ્રકારે સુખ આપનારા ઉતારા અપાવ્યા. હે ગરુડજી, સાંભળો, આ કથા સર્વેને પવિત્ર કરનારી છે. દૈહિક, દૈવિક, ભૌતિક એમ ત્રણેય પ્રકારના તાપોનો અને જન્મ મૃત્યુના ભયનો નાશ કરનારી છે. મહારાજ શ્રી રામચંદ્રજીના કલ્યાણમય રાજ્યાભિષેકનું ચરિત્ર નિષ્કામ ભાવથી સાંભળીને મનુષ્ય વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જે મનુષ્ય સકામ ભાવથી સાંભળે અને જે ગાય છે તે અનેક પ્રકારના સુખ અને સંપત્તિ પામે છે. તેઓ જગતમાં દેવ દુર્લભ સુખોને ભોગવીને અંતકાળે શ્રી રઘુનાથજીના પરમધામમાં જાય છે. અને જે જીવનમુક્ત, વિરક્ત અને વિષયી સાંભળે છે તે ક્રમશઃ ભક્તિ, મુક્તિ અને નવીન સંપત્તિ પામે છે. હે પક્ષીરાજ ગરુડજી, મેં પોતાની બુદ્ધિની પહોંચ પ્રમાણે રામકથાનું વર્ણન કર્યું છે, જે જન્મ મરણના ભય અને દુઃખને હરનારી છે. એ વૈરાગ્ય, વિવેક અને ભક્તિને દ્રઢ કરનારી છે તથા મોહરૂપી નદીને પાર કરવાને માટે સુંદર નૌકા છે. અવધપુરીમાં નિત નવા મંગળોત્સવ થાય છે. સર્વે વર્ગોના લોકો પ્રસન્નતાપૂર્વક રહે છે. શ્રી રામજીના ચરણ કમળોમાં જેને શ્રી શિવજી, મુનિગણ અને બ્રહ્માજી પણ નમસ્કાર કરે છે, સર્વેની નિત્ય નવીન પ્રીતિ છે. ભિક્ષુકોને અનેક પ્રકારના વસ્ત્રાભૂષણ પહેરાવવામાં આવ્યા અને બ્રાહ્મણો અનેક પ્રકારના દાન પામ્યા.